તારીખ 21/5/81 સંપતિ મહાત્મા શ્રી કચ્છીભાઈ ને ત્યાં સવારે પડાલા ચાલુ છે એનું કશું હવે વ્યવહાર ને વ્યવહાર માં જે કઈ પ્રક્રિયાઓ થાય છે તેની પણ તે વખતે એની અંદર તે નથી રહેતું તો એ કયું ચીજ એ ચીજ સીધું જ છે તે યા કરે જ રહેતું હોય દાદાના દર્શન માં જ રહેતું હોય અને એ છે તે ત્યાં એનું કામ કરતો હોય તે કર્યા જ કરતું હોય એ ચીજ છે એ થતું હોય એક વ્યવહારિક ચીજ છે વિચાર ચીજ પેલું સાચું ચીજ પેલું આત્મા કહેવાય છે દાદા પાસે એ ચીજ આત્માનું વૈલું બી હોય વૈલું બી હોય અને પણ છે જમતું અંદર દાબવાનું હોય લીલોતરી નું એ ખૂચ્યા વગર ના રહે ખૂચે ખરું પણ એમાં કશું એ ના રહે એ પ્રકારનું થઈ જાય બી આખું કોયલું ના હોય બધું થોડું કહે છે બધું આખું પાળા ભાગનું કોયલું પણ થોડું હોય તે ખૂચ્યા વગર રહે ને પ્રતિક્રમણ થઈ જાય એટલે એટલે વાંધો નથી કે થઈ જાય પાયાની નબળે કહેવાય નિમિત્તને બચકા ભરવા બધું જે કીધું એ સમજી ગયો કે તારા માટે છે ત્યાં એની ભૂલ પોતાની સમજાય એ થાય પ્રતિક્રમણ કરે બધું જ અંદર આવી જાય છે નિમિત્ત ની મીઠાશ લાગેલી છે નિમિત્ત ને બચવા ભરાય છે લાગેલી તો કરી ને નિમિત્ત ની મીઠાશ આ બધા દાદા પેલા કાશી ના ચોબા ની માફક છે આપડો હિસાબ, કાશી ના ચોબા ની માફક કે જો હિસાબ લેવા આવે છે. વેપાર ના બંધ થઈ ગયા આ તારે સારા કમાત ના કમત દુઃખ ના થાય ને કરી રાતે બાર વાગે એવું તું ના કરે વેપાર માં તો કરે બે વાગી ગયું કોને કામ કરતા સારો થઈ મારા પણ અમદાવાદ ખબર આપી આપી દે ને રમેશજી ને ખબર આપે રમેશજી આપે ચંદ્રકાંત આપે અવરોધ કરવા મળ્યું ને એટલે એ અવરોધ મોક્ષ માર્ગ છે. જગત ચાલી રહ્યું છે તો દિશા શેતાન માર્ગ છે. અનેક જાતની શેતાન એનો માર્ગ આવે તો એકલો જ પાછો ફર્યો પાછો ભર્યો નઈ કોઈ પણ બધા પાછા ફરવા ભાઈ મદદ કરે મદદ કરે પ્લેન ગાડીઓ ગાડીઓ ઊંધું ચાલવામાં ફરજ મદદ કરે સાધના મદદ કરતા તો આમ નથી આમ ના મદદ કરે મારી ભગવાન ઉગાડે તો ફરી ફરી દમ નીકળી જશે. તો આ કા મહાત્મા એવા પૂછાવી છે કે જે બસમાં બેસે છે ગાડીઓમાં બેસે છે મુંદા જાય છે તો એ દાદા બે વર્ષ પડ્યા હવે ભગવાન અંબાવાડિયા કામ કરે ત્યાં આગળ બંગલા આપે એ મંગના બંગલા સમાધિ કાયમ રહે જોષિત દેખાય તે આપણો માર્ગ જોષિત તો રિલેટિવ વાળા જોવાના બીજાના દોષ નથી જોઈ, બીજાના દોષ નથી, બીજાના દોષ નથી પોતાનું જ કરેલું છે એમાં ક્યાં બીજા દ્રષ્ટિ આવે, લિમિટ માત્ર છે એમાં શું આપશે નથી. મુખ્ય વસ્તુ એટલી કે રિલેટિવ ને રિયલ માં ફેર કર્યું જગત આખામાં, કારણ કે પેલા પારકા ના દોષ જ જોયા કરે પોતાના દોષ, જયારે રિયલ વાળા પોતાના જ દોષ જોયા કરે બીજા દોષ નહીં. એવું સોલ્યુશન મૂકું છે આપે, એવું સોલ્યુશન મૂકું છે કે હવે જાય જ નહીં. બીજા કોઈ નહીં મળતો મને ક્યાંથી મારે લાગે આવ્યો દરેક ની ગાડી જાય તો એની ગાડી ના દેખાડનારો મળી ગયા. આપણે સામો નિમિત્તે છીએ થોડો વખત દોષિત દેખાઈ જાય ને ટેમ્પરરી જ્ઞાન તો પછી પાછળ થાય છે, થોડા વખત પૂરતા થોડા વખત માટે આનો મહારાજ જે આપણને ભટકાયો તે ટેમ્પરરીલી આપણને દોષિત લાગે છે, જ્ઞાન પછી પાછળથી હાજર થાય છે. ઓન ધ સ્પોટ તો જ્ઞાન હાજર થતું જ નથી. અને આવું કોઈ ભટકા ખુશી ના હોય કર્યું કોને, ખુશી નથી આપડે ખુશી નથી કર્યું કોને યાર, ભગવાન કર્યું ભગવાન આવું કોણ છે તે લોકો ને ગાળો ભાઈ, કે આપણે કર્યું તેમના દેવ માણસ ખુશી નથી આવે કર્યું કોને, કે વ્યવસ્થિત વ્યવસ્થિત જ કરી છે વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે આ આખે આ અત્યારનું જે વર્તમાન જીવન છે ખરાબ થવાનું છે, જનરલ હોય ને, પાછો સ્પેસિફિક એટલે જેના જેની વિગત લગી વ્યવસ્થિત કામ કરે છે, એ પછી બ્રોડ ના થાય. ન્યાય સંપૂર્ણ ન્યાય આપણે અમદાવાદ જવાનું છે, પણ અમદાવાદ જવાનું છે, આટલા વાગે જવાનું છે, ત્યારે જ ઇન્વેસ્ટ છે. આ ગાડી મળી થવાની છે ત્યારે જ ઇન્વેસ્ટ છે. પોતે હવે બરાબર છે, આપડે પ્રયત્ન એટલો કરવાનો કહો છો, પણ તમે જો કહો છો ને કે અત્યારે જે કોઈ વિચાર કરે એનાથી ફરક પડવાનો છે, અવકાશ છે, બનાવ બને એની અસર આપણે જ્ઞાન માં રહી આપડે પર અસર ઓછી થાય. અમારા જાગૃતિ ને અજાગૃતિ એ તો આવતા ભાવ માં ફેરફાર કરે છે, નવા ચાર્જિંગ માં ફેરફાર કરે. આ બ્રાંચેશન માં કેવો ફેરફાર તમે કહો હેપન છે કેટલા લખી ને હેપન અહંકાર થી કામ કરે છે. પોતાના હિત ને વિરોધ એક જાગૃત માણસ અજાગૃત માણસ એમાં એને ઇફેક્ટ નો શું ફરક આવશે? જાણવાનું અને માનવાનું જાણવાનું કોને જ્ઞાને જેને આ બાજુ પ્રકાર નથી થાય બધું થઈ ગયું છે. માણસ બહારના માણસ એ પણ જ થઈ ગયું છે. એવું ક્યાં માને છે એપન સર થઈ ગયું? ના માને તો એમને એપન સર છે. એમને એપન છે, તમને એપન છે. પણ અહંકારી અને નિરહંકારી ના હેપન માં શું ફરક? અહંકારી અને નિરહંકારી, જાગ્રત અને અજાગ્રત, એ માણસ ના હેપન્સ માં શું ફરક? એવું તો નથી કે જે ભાવ સત્તા છે, ભ્રાંત અવસ્થા ની ભાવ સત્તા તે કઈ વપરાય છે? ભ્રાંત અવસ્થા ની જે ભાવ સત્તા છે અજાગૃત માણસ માટે, અહંકારી માણસ માટે તે વપરાય છે. અત્યારે બી આપણે અને બીજું પોતાને હિત નું વિરુદ્ધ થાય અમારી આજ્ઞા ના હોય. શું કહ્યું? શુદ્ધાત્મા થયો છે પણ એક્ઝેક્ટલી એ રૂપની જાગૃતિ રાખતો નથી. આટલી પેલી જ રાખે, હજુ પેલો અભ્યાસ કર્યો નથી. એટલા માટે ફળ અવરો ના આવે એટલા માટે અમે કહીએ. અને ફળ અવરો આવે એનું તો જાગૃતિ રહેવાની જ છે. અમે કહીએ છતાં ફેરફાર થાય માને છે. નહી હેપન તો ફેરફાર નહીં, તમારો ઇઝાન ના ઉપર હેપન અહંકારી છું તો હું વિચાર કરું છું કે મારે જાગૃત રહેવું જોઈએ. અથવા હવે મારે જાગૃત નહીં હોય તો એક્સિડન્ટ થઈ જશે એનો મને સતત ખ્યાલ છે. મારા અહંકાર ના થાય છે, અહંકાર માટે અજ્ઞાન માં પણ મને આટલું જ્ઞાન છે. હવે ફેરફાર કે નહીં થવાનો? ફેરફાર મારી નાની હોવાથી કે જાગૃત હોવાથી જાગૃત નથી તેને અમે શું કહે છે કે તમે કામ કરે જાઓ પછી જે બને તે વ્યવસ્થિત શું બન્યું એ તો મારો વચન આપણ કરતો નહીં કે જા તમારું આપણે ના કરતો કે આ બધા વ્યવસ્થિત જ છે બને પછી જે બને એને વ્યવસ્થિત કરો થઈ જાય પછી ને વ્યવસ્થિત કરો શા માટે કહેવાય છે કે એમાં પછી એની ઉપર કલ્પનાઓ કલ્પના પછી કરવાની જરૂર નહીં આ વ્યવસ્થિત એટલે હકીકત બનવાની તે જ બની તે માટે હવે આપણે એનો અમે એટલા માટે કે એના હારા માટે છે નહીં તો અમે એમ કહીએ ને તો કઈ મેં જે બધું કરી શકે એ પણ છે માર્ગ છે ચેતવણી જો માને તો એનું સારું હેપન થવાનું છે ચેતવણી ના મળે પણ દુકાન ચાલવાનું આવતા જન્મમાં આ જન્મમાં નથી માનતો તમારે કરવા પણ છે તમારે જોવા પણ છે જોવા પણ આ બધે શું થાય છે કે પોતે વ્યવસ્થિત છે કરીને દુરુપયોગ કરાય છે હંમેશા દરેક વસ્તુ નો હોય છે પરિપક્વ સ્થિતિમાં વ્યવસ્થિત ને વ્યવસ્થિત તમે બધી બધી હેલ્પ કરે તમને આગળ ચિંતા એક વ્યવસ્થિત નો દાદા દાખલો આપ્યો હતો નવ વાર ગાડી માં બેસાડે બેસી ગયા ચંદ્રકાંત કન્યા બેહાડા પછી ખાતા નહીં વિચારો આવે બધા શું કે આગળ જાય ચાર કિલોમીટર મને નાખી ઉભો હતા તમે ઉતારી ફરી પાડ્યો પેલો ઉતારી પાડ્યો પછી ફરી વાર કે ઉતારી પાડ્યા પછી ફરી બોલાયો એકડે મનમાં એમ ના કરવું છે એના હાલ સમજ નથી અમે તો સત્તર વખત ભોન પટ્ટી ચાલી ઉતારી છે ને મોડું પાછું દેખાય આગળ હતો હજુ દસરી આપણી અસર છે માટે તમારે શું કેવું થઈ ગયા પછી વ્યવસ્થિત જ્યાં સુધી કામ કરે ભગવાન એને જ કરતા બીજો કરતા છે નહી એવું રાતે પોતાની ગબર કોઈ ગબર નો ગોલ કરે છે દાદા વાત તો સિમ્પલ અને સાયન્ટિફિક છે પણ બાર પ્રેક્ટિકલ માં ફરી ભૂલ ખાઈ આપડે કઈ આવું નવું ખાતા આવતું નહીં ને એક ખાતા આવે આખું જ્ઞાન આપી દેવા મારે બારે કરી આપણે બધા પાંચ કરોડ ઉતારવાના છે ગમે ત્યાં ઉતારીએ એવું નહીં પાંચ કરોડ આપણે ગ્લાસ આવું વ્યવસ્થિત સમજાઈ ગયું બધા જ્ઞાની થઈ ગયો પાછા બોલાવે લાગે ફોન કરીએ પછી બહુ વાગે નઈ આ રીતે ને તો મારે ભય લાગે છે તમે કહ્યું ને એ રીતે પેલું કે છે ને કે આપણને તો લાગે કે ના લાગે હામાં તો આપણે ડિગ્રેડ કરે ને આવું કરતા કરીએ અરે ગાડી પહેરનારા બધા લગે લાગે ગાડી પહેરનારા અરે ચાર પાંચ ના નહીં સીધી એના ભાઈ પણ ધીમે ધીમે આ સ્ટેપ બતાવી શકાય છે શું છે બહુ અઘરું નથી જો તમે સમજો તો આ તો વાત જ આ નીકળી આ તો કોર્ટ પાસે સારું છે નહીં તો તમે સમજો ને નવ વખત હિમાલય કરવાનો છે ને પેલો તો લડવા કે મને બીજું દેખાડ્યું કે દાદો દેખાડ્યો સારો ડ્રાઈવર સારો પેલો પગે લાગે દાદા બહુ સરસ સંતોષ થઈ ગયો ફરી આવું મન વચકાયા બહો ઉપકારે સદબુદ્ધિ હો જગ વ્યવહાર દા